શ્રી નારદ પુરાણ પ્રભાગ ભાગ ચોથો અધ્યાય 102 સનકાદિ અને નારદજીનું પ્રસ્થાન, નારદ પુરાણના મહાત્મ્યનું વર્ણન અને પૂર્વભાગની સમાપ્તિ. શ્રી સુતજી કહે છે, હે મહર્ષિઓ, દેવર્ષિ નારદજીએ પ્રશ્ન પૂછવાથી તેમને આ પ્રમાણે ઉપદેશ આપીને તે સનકાદિ ચારે કુમાર કે જે શાસ્ત્રવેતાઓમાં શ્રેષ્ઠ છે, નારદજી દ્વારા પૂજિત થઈને સંધ્યા વગેરે નિત્ય કર્મ કરીને ભગવાન શંકરના લોકમાં ચાલ્યા ગયા. ત્યાં દેવતા અને દાનવોના અધીશ્વર જેમના ચરણારવિંદોમાં મસ્તક ઝુકાવે છે તે મહેશ્વરને પ્રણામ કરીને તેમની આજ્ઞાથી તેઓ ભૂમિ પર બેસી ગયા. ત્યાર પછી સંપૂર્ણ શાસ્ત્રોના સારને જે અજ્ઞાની જીવોના અજ્ઞાનમય બંધનને છોડનારો છે સાંભળીને તે જ્ઞાનઘન સ્વરૂપ કુમાર ભગવાન શિવને નમસ્કાર કરીને પોતાના પિતાની સમીપ ચાલ્યા ગયા. પિતાના ચરણ કમળોમાં પ્રણામ કરીને અને તેમના આશીર્વાદ લઈ તેઓ આજે પણ સંપૂર્ણ લોકની તીર્થોમાં સદા વિચરતા રહે છે. વાસ્તવમાં તેઓ બદ્રિકાશ્રમ તીર્થમાં ગયા અને દેવતાઓ દ્વારા સેવિત ભગવાન વિષ્ણુના તે અવિનાશી ચરણારવિંદોનું ચિરકાળ સુધી ચિંતન કરતા રહ્યા. જેમનું વિતરાગી સંન્યાસી પણ ધ્યાન કરે છે, હે બ્રાહ્મણો, ત્યાર પછી નારદજી પણ સનકાદિ કુમારો પાસેથી મનોવાંછિત જ્ઞાન વિજ્ઞાન પ્રાપ્ત કરીને તે ગંગા તટેથી ઉઠીને પિતાની પાસે ગયા અને પ્રણામ કરીને ઊભા રહ્યા. પછી પિતા બ્રહ્માજી દ્વારા આજ્ઞા મળ્યા પછી તેઓ બેસી ગયા. તેમણે કુમારો પાસેથી જે જ્ઞાન શ્રવણ કર્યું હતું તેનું બ્રહ્માજીની સમક્ષ યથાર્થ રૂપે વર્ણન કર્યું. તે સાંભળીને બ્રહ્માજી પ્રસન્ન થયા. ત્યાર પછી બ્રહ્માજીના ચરણોમાં મસ્તક ઝુકાવીને આશીર્વાદ લઈને મુનિવર નારદ મુનિ સિદ્ધ સેવિત કૈલાસ પર્વત પર આવ્યા. તે પર્વત નાના પ્રકારના આશ્ચર્યજનક દ્રશ્યોથી ભરપૂર હતો. સિદ્ધ અને કિન્નરોએ તે પર્વતને વ્યાપ્ત કરી રાખ્યો હતો. જ્યાં સુંદર સુવર્ણમય કમળ ખીલેલા છે એવા સ્વચ્છ જળથી ભરેલા સરોવર તે શેખ એવા સ્વચ્છ જળથી ભરેલા સરોવર તે શૈલ શિખરની શોભા વધારે છે. ગંગાજીના પ્રપાતનો કલ કલ ધ્વનિ ત્યાં ચારે બાજુ ગુંજતો રહે છે. કૈલાસનું એક એક શિખર સફેદ વાદળો જેવું લાગે છે. તે જ શિખર પર કાળા મેઘ જેવું શ્યામ વર્ણનું એક વટવૃક્ષ છે જેનો વિસ્તાર 100 યોજનનો છે. તેની નીચે યોગીઓની મંડળીના મધ્યભાગમાં જટાજૂટધારી ભગવાન ત્રિલોચન વાઘંબર ઓઢીને બેઠા હતા. તેમનું સંપૂર્ણ અંગ ભસ્માંગ રાગથી વિભૂષિત થઈ રહ્યું હતું. નાગોના આભૂષણ તેમની શોભામાં વૃદ્ધિ કરતા હતા. હે બ્રાહ્મણો, રુદ્રાક્ષની માળાથી સદા શોભાયમાન ભગવાન ચંદ્રશેખરને જોઈને નારદજીએ ભક્તિભાવથી નતમસ્તક થઈને તે જગદીશ્વરના ચરણોમાં પ્રણામ કર્યા અને પ્રસન્ન મનથી તે વૃષભ ધ્વજની સ્તુતિ કરી. ત્યાર પછી ભગવાન શિવની આજ્ઞાથી તેઓ આસન પર બેઠા. તે સમયે યોગીઓએ તેમનો બહુ સત્કાર કર્યો. જગદગુરુ સદાશિવે નારદજીના કુશળ પૂછ્યા. નારદજીએ કહ્યું, ભગવાન, તમારી કૃપાથી સર્વે કુશળ છે. હે બ્રાહ્મણો, પછી જ્યારે યોગીઓ સાંભળે એ રીતે નારદજીએ જીવોના અજ્ઞાનમય પાસ બંધનને છોડાવનારા પાશુપતલે સંભવ જ્ઞાન વિશે પ્રશ્ન કર્યો ત્યારે શરણાગત વત્સાલ ભગવાન શિવે તેમની ભક્તિથી સંતુષ્ટ થઈને તેમની સામે આદરપૂર્વક અષ્ટાંગ શિવયોગનું વર્ણન કર્યું. લોક કલ્યાણકારી ભગવાન શંકર પાસેથી સાંભવ જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રસન્ન થઈને નારદજી બદ્રિકાશ્રમમાં ભગવાન નારાયણની નિકટ ગયા. સદા આવજા કરતા દેવર્ષિ નારદે ત્યાં પણ સિદ્ધો અને યોગીઓ દ્વારા સેવિત ભગવાન નારાયણને વારંવાર સંતુષ્ટ કર્યા. હે બ્રાહ્મણો, આ નારદ મહાપુરાણ છે જેનું મેં તમારી સમક્ષ વર્ણન કર્યું છે. સંપૂર્ણ શાસ્ત્રોનું દિગ્દર્શન કરાવનારા ઉપાખ્યાન વેદતુલ્ય છે. આ શ્રોતાઓના જ્ઞાનની વૃદ્ધિ કરનારો છે. હે વિપ્રગણ, જે આ નારદીય મહાપુરાણનું શિવાલયમાં શ્રેષ્ઠ દ્વિજોના સમાજમાં ભગવાન વિષ્ણુના મંદિરમાં મથુરા અને પ્રયાગમાં પુરુષોત્તમ જગન્નાથજીની સમીપમાં સેતુબંધ રામેશ્વરમાં કાંચી દ્વારકા હરદ્વાર અને કુશ સ્થળમાં ત્રિપુષ્કર તીર્થમાં કોઈ નદી તટે અથવા જ્યાં ક્યાંય પણ ભક્તિભાવ થવાનું કીર્તન કરે છે તે સંપૂર્ણ યજ્ઞો અને તીર્થોનું મહાન ફળ પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ દાનો અને તપસ્યાનું પણ પૂરેપૂરું ફળ પ્રાપ્ત કરી લે છે. જે ઉપવાસ કરીને અથવા હવિષ્ય ભોજન કરીને ઇન્દ્રિયોને વશ કરીને ભગવાન નારાયણ અથવા શિવની ભક્તિમાં તત્પર થઈને આ પુરાણનું શ્રવણ અથવા પ્રવચન કરે છે તે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ પુરાણમાં સર્વ પ્રકારના પુણ્યો અને સિદ્ધિઓના ઉદ્ભવનું વર્ણન છે, જે સદા પઠન શ્રવણ કરનાર મનુષ્યોના પાપોનો નાશ કરનારું છે. આ મનુષ્યોના કલી સંબંધી દોષને હરી લે છે અને સર્વ સંપત્તિઓની વૃદ્ધિ કરે છે. આ સૌને અભિષ્ટ છે. આ તપસ્યા, વ્રત અને તેમના ફળોનું પ્રકાશક છે. મંત્ર, યંત્ર, પૃથક પૃથક વેદાંગ, આગમ, સાંખ્ય અને વેદ બધાનો આમાં સંક્ષેપમાં સંગ્રહ કર્યો છે. આ વેદમાન્ય નારદ પુરાણનું શ્રવણ કરીને ધન, રત્ન અને વસ્ત્ર વગેરે દ્વારા ભક્તિભાવથી પુરાણવાચક આચાર્યની પૂજા કરવી જોઈએ. ભૂમિદાન, ગોદાન, રત્નદાન તથા હાથી, ઘોડા અને રથના દાનથી આચાર્યને સદા સંતુષ્ટ કરવા જોઈએ. હે બ્રાહ્મણો, આ પુરાણ ધર્મનો સંગ્રહ કરનારું તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થને આપનારું છે. જ્યાંની વ્યાખ્યા કરે છે, તેની સમાન મનુષ્યનો ગુરુ બીજો કોઈ હોઈ શકતો નથી. શરીર, મન, વાણી અને ધન વગેરે સદા દ્વારા શરીર, મન, વાણી અને ધન વગેરે દ્વારા સદા ધર્મોપદેશક ગુરુનું પ્રિય કરવું જોઈએ. આ પુરાણને વિધિપૂર્વક સાંભળીને દેવપૂજન અને હવન કરીને સો બ્રાહ્મણોને મીઠાઈ અને ખીરનું ભોજન કરાવવું જોઈએ તથા ભક્તિપૂર્વક તેમને દક્ષિણા આપવી જોઈએ, કેમ કે ભગવાન માધવ ભક્તિથી જ સંતુષ્ટ થાય છે. જેમ નદીઓમાં ગંગા, સરોવરોમાં પુષ્કર, પુરીઓમાં કાશીપુરી, પર્વતોમાં મેરુ, ત્રણેય દેવતાઓમાં સૌના પાપ હરનાર ભગવાન નારાયણ, યુગોમાં સતયુગ, વેદોમાં સામવેદ, પશુઓમાં ગાય, વર્ણોમાં બ્રાહ્મણ, આપવા યોગ્ય તથા પોષક પદાર્થોમાં અન્ન અને જળ, મહિનાઓમાં માર્ગશીર્ષ, મૃગોમાં સિંહ, દેહધારીઓમાં પુરુષ, વૃક્ષોમાં પીપળો, દૈત્યોમાં પ્રહલાદ, અંગોમાં મુખ, અશ્વમાં ઉચ્ચશ્રવા, ઋતુઓમાં વસંત, યજ્ઞોમાં જપયજ્ઞ, નાગોમાં શેષ, પિતૃઓમાં અર્યમાં અસ્ત્રોમાં ધનુષ્ય, વસુઓમાં પાવક, આદિત્યોમાં વિષ્ણુ, દેવતાઓમાં ઇન્દ્ર, સિદ્ધોમાં કપિલ, પુરોહિતોમાં બૃહસ્પતિ, કવિઓમાં શુક્રાચાર્ય, પાંડવોમાં અર્જુન, દાસ્ય ભક્તોમાં હનુમાન, તણખલાઓમાં દર્ભ, ઇન્દ્રિયોમાં મન, ગંધર્વોમાં ચિત્રરથ, પુષ્પોમાં કમળ, અપ્સરાઓમાં ઉર્વશી તથા ધાતુઓમાં સુવર્ણ શ્રેષ્ઠ છે. જે પ્રમાણે આ બધી વસ્તુઓ પોતાના સજાતી પદાર્થોમાં શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે પુરાણોમાં શ્રી નારદ પુરાણ શ્રેષ્ઠ છે. હે દ્વિજવરો, તમને બધાને શાંતિ પ્રાપ્ત થાઓ, તમારું કલ્યાણ થાઓ, હવે હું અમિત તેજસ્વી વ્યાસજી પાસે જઈશ. આમ કહીને સુતજી શૌનક વગેરે મહાત્માઓ દ્વારા કરેલી પૂજાને ગ્રહણ કરીને સૌની આજ્ઞા લઈને ચાલ્યા ગયા. પછી શૌનક વગેરે દ્વિજ શ્રેષ્ઠ મહાત્માઓ પણ જે યજ્ઞના અનુષ્ઠાનમાં વ્યસ્ત હતા, તેમણે એકાગ્રચિત્તે સાંભળેલા સમસ્ત ધર્મોના અનુષ્ઠાનમાં તત્પર થઈને ત્યાં રહેવા લાગ્યા. જે કલીના પાપ વિષનો નાશ કરનારા શ્રી હરિના જપ અને પૂજન વિધિરૂપ ઔષધિનું સેવન કરે છે, તે નિર્મળ ચિત્તે ભગવાનના ધ્યાનમાં લીન થઈને સદા મનોવાંછિત લોકમાં જાય છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 102 સમાપ્ત. પૂર્વભાગ 4 સમાપ્ત. સંપૂર્ણ પૂર્વભાગ પણ સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.